શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 50મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રીહરિ દુર્ગપુરમાં મંદિર કરાવતા કરાવતા પ્રતિદિન ધર્મવાર્તાઓ કરી પોતાના ભક્તજનોને આનંદિત કરતા અને નિવાસ કરીને રહેતા. તે સમયે એક દિવસ મુકુંદાનંદ બ્રહ્મચારી બે હાથ જોડી આદરપૂર્વક શ્રીહરિને નમસ્કાર કરી પૂછવા લાગ્યા, હે સ્વામીન, તમારા આશ્રિત સર્વે નૈષ્ઠિક બ્રહ્મચારીઓ એવા અમારે પાલન કરવા યોગ્ય સમસ્ત ધર્મો હું તમારી પાસેથી સાંભળવા ઈચ્છું છું, તો કૃપા કરીને મને સંભળાવો. ત્યારે ભક્તિએ સહિત ધર્મનું પોષણ કરનારા ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, હે વર્ણિરાજ, તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે, તેથી નૈષ્ઠિક બ્રહ્મચારીઓના સમસ્ત ધર્મો અમે તમને કહીએ છીએ. તેમાં પ્રથમ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતના અધિકારી અને તેમના ભેદો તમને કહું છું. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણના જનોને દ્વિજાતિ એવા નામથી કહેવામાં આવે છે. તે ત્રણેય વર્ણના જનોને બ્રહ્મચર્ય આશ્રમ સ્વીકારવાનો અધિકાર કહેલો છે. જે ગર્ભાધાનાદી સંસ્કારોથી સંસ્કૃત થયેલો હોય અને યથાસમયે ઉપનયન સંસ્કાર પામેલો હોય એવો દ્વિજાતિ પુરુષ બ્રહ્મચર્યાશ્રમને યોગ્ય કહેલો છે. બુદ્ધિહીન દ્વિજાતિ માટે સાવિત્ર નામનું 3 દિવસ પાળવાનું બ્રહ્મચર્ય વ્રત કહેલું છે. તેમાં થોડો ઓછો દુર્બળ હોય અને કંઈક બુદ્ધિ હોય તેવા દ્વિજાતિ માટે પ્રજાપત્ય નામનું 1 વર્ષ બ્રહ્મચર્ય વ્રત પાળવાનું કહેલું છે. તેનાથી થોડી વધુ બુદ્ધિવાળો હોય, છતાં વૈરાગ્યમાં મંદતા હોય અને ગૃહસ્થાશ્રમ કરવાની ઈચ્છા વર્તતી હોય એવા દ્વિજાતિ માટે બ્રહ્મનામનું 12 વર્ષ પર્યંત પાળવાનું બ્રહ્મચર્ય વ્રત કહેલું છે. અને જે બુદ્ધિ અને વૈરાગ્યમાં બહુ જ બળવાન હોય, તેથી ગૃહસ્થાશ્રમ કરવાની ઈચ્છા ન હોય આવા વિરલ દ્વિજાતિ પુરુષને જીવન પર્યંત પાળવાનું નૈષ્ઠિક નામનું બ્રહ્મચર્ય વ્રત કહેલું છે. આ ઉપરોક્ત 4 પ્રકારમાંથી છેલ્લા નૈષ્ઠિક બ્રહ્મચારીએ પોતાના શ્રેયને માટે તત્કાળ સદગુરુનો આશ્રય કરવો અને તે નૈષ્ઠિક બ્રહ્મચારીએ ભગવાનનો મહિમા સમજવા માટે ગુરુ પાસેથી જ્ઞાનકાંડાત્મક વેદનો અભ્યાસ કરવો. નૈષ્ઠિક બ્રહ્મચારીએ પોતાની શક્તિ પ્રમાણે ગુરુ પાસેથી શિક્ષાદિ અંગે સહિત અને તેના અર્થે સહિત વેદનો અભ્યાસ કરીને પોતાની શક્તિ પ્રમાણે ગુરુને સુવર્ણ આદિકની દક્ષિણા આપવી. આવા નૈષ્ઠિક બ્રહ્મચારીએ તીવ્ર વૈરાગ્યયુક્ત હોવાથી ઉદ્ધવ સંપ્રદાયને વિશે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતની દીક્ષા ગ્રહણ કરવી. આવા નૈષ્ઠિક બ્રહ્મચારીના સદાચારરૂપ ધર્મો છે તે હું તમને કહું છું. આવા નૈષ્ઠિક બ્રહ્મચારીએ બ્રહ્મચર્યનું પાલન કરતા જીવે ત્યાં સુધી પોતાના ગુરુ ધર્મવંશી આચાર્યની સેવા કરવાનો સંકલ્પ કરી શ્રીહરિને વિશે ભક્તિમાન થવું. બ્રહ્મચારીએ હંમેશા યજ્ઞોપવિત, શિખા અને કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારણ કરવી. હાથમાં દર્ભ ધારણ કરી બ્રહ્મચારીએ મુંજની મેખલા, પલાશનો અથવા બિલીનો દંડ ધારણ કરવો અને આસન માટે મૃગાજીન ધારણ કરવો. બહાર અંદર પવિત્ર રહેવું. ઉપપાત્રે સહિત જળ ભરેલા ધાતુનું કમંડળું નિત્ય ધારણ કરવું, તે પણ અતિશય ઉજ્જવળ અને પાણી ગાળવાના વસ્ત્રે સહિત ધારણ કરવો અને પંચકેશ રાખવા. જો જટામાં જંતુનો સંભવ હોય તો અગ્નિહોત્ર કર્મ કરતા થયેલી ભસ્મને તેમાં મિશ્ર કરવી, પરંતુ તેલાદી નાખવા નહીં. તેમ છતાં અતિશય જંતુ પડે અથવા માતા પિતાનું મરણ થાય, કોઈ મહારોગાદી આપત્તિ આવી પડે અથવા કોઈ તીર્થક્ષેત્રમાં ગયા હોઈએ તો કાંખ, ઉપસ્થ અને શિખાને છોડીને મુંડન કરાવવો. હે વર્ણી, બ્રહ્મચારીએ શ્વેત 2 કૌપીન અને 2 ધોતિયા રાખવા. ભોજન સમયે પહેરવા માટેનું શણનું કે કામળીનું વસ્ત્ર ધારણ કરવું, ચાદર, કામળી, બે પંચ્યા અને માથે બાંધવાનો ચોખંડો રૂમાલ, આટલા વસ્ત્રો રાતીમાટીથી રંગાયેલા ભગવા રાખવા ને ટોપી લાલ વર્ણની ધારણ કરવી, નિત્ય પૂજામાં ઉપયોગી પાત્રોએ સહિત શાલગ્રામ કે ચિત્ર પ્રતિમાને નૈવેદ્ય ધરવા તથા રસોઈ પકાવવા માટેના આવશ્યક પાત્રો ધાતુના રાખવા, વળી ધર્મજ્ઞાનાદિકની પુષ્ટિ માટે શતશાસ્ત્રો રાખવા, તે શાસ્ત્ર પણ જેટલા પોતાને ઉપયોગી હોય તેટલા જ રાખવા, આસન માટે કામળીનો ખંડ રાખવો, માળાએ સહિત ગૌમુખી, તિલક માટે ગોપીચંદન અને પગની રક્ષા માટે પાદુકા રાખવી, જે બ્રહ્મચારીને ઉપરોક્ત કૌપિન આદિ પદાર્થોને રાખવાના કહ્યા તેનાથી વધારે જેટલા દિવસ રાખે તેટલા દિવસ પોતાની શુદ્ધિ માટે ઉપવાસ કરે, વળી બ્રહ્મચારીએ ક્રીડા કરતી અથવા સહજ સ્વભાવે બેઠેલી સ્ત્રીને કામભાવે ન જોવી, સ્ત્રી સંબંધી કોઈ ગોષ્ઠી ન કરવી, અશત શાસ્ત્રમાં આવતી સ્ત્રીની રસિક વાતો કરવી, વાંચવી કે સાંભળવી પણ નહીં, પરંતુ શતશાસ્ત્રમાં કહેલી ભગવાનના ભક્ત સ્ત્રીઓની વાર્તા કરવામાં દોષ નથી, બ્રહ્મચારીએ સ્ત્રી સાથે ખેલ કે વિનોદ ન આચરવો, પુરુષ દ્વારા ગુપ્ત વાતો ન કહેવડાવવી, મનથી પણ સ્ત્રી સંબંધી સંકલ્પ કરવા નહીં, સ્ત્રીના કોઈ પણ અંગનો ક્યારેય પણ સ્પર્શ કરવો નહીં, તેમજ સ્ત્રીએ અંગ ઉપર ધારેલા વસ્ત્રો ઉતારી મૂકેલા હોય તેનો સ્પર્શ ન કરવો, ધોઈને સૂકવેલા ભીના કે નવા હોય તેનો સ્પર્શ થઈ જાય તો દોષ નહીં, દેવતાની પ્રતિમા સિવાયની કાષ્ઠ, ધાતુ, વસ્ત્ર, માટી આદિકમાંથી બનાવેલી સ્ત્રીની પ્રતિમાનો તેમજ ચિત્રમાં ચિત્રેલી સ્ત્રીની પ્રતિમાનો સ્પર્શ ન કરવો, તેમજ સ્ત્રી જાતિ માત્રનું ગુહ્ય અંગ જાણીને દૂરથી પણ ન જોવું તથા કોઈ નગ્ન બાળકીને પણ જોવી નહીં, સ્ત્રીની સાથે વાતો કરવી નહીં, તેનું ચિત્રામણ કરવું નહીં તથા મૈથુને યુક્ત સ્ત્રીના ચિત્રનો સ્પર્શ કરવો કે જોવી નહીં, તેમજ બુદ્ધિપૂર્વક પશુ પક્ષી આદિકને પણ મૈથુના સક્ત હોય તેવા જોવા નહીં, બ્રહ્મચારીએ જે ઘરમાં મૈથુના સક્ત ચિત્રો હોય ત્યાં ક્યારેય પણ રહેવું નહીં, સ્ત્રીના મુખ સામે મુખ રાખીને ક્યારેય બેસવું નહીં, કોઈ વસ્તુ સ્ત્રીને ગુપ્તપણે મોકલવી નહીં તથા સ્ત્રીએ મોકલેલી ગુપ્તપણે ગ્રહણ કરવી નહીં, સ્ત્રીઓને ઉદ્દેશીને પુરુષ આગળ પણ ભગવાનની કથા વાર્તા કરવી નહીં અને સ્ત્રીના મુખ થકી સાંભળવી પણ નહીં, સ્ત્રી અને પુરુષ જે ઘરમાં રાત્રે સૂતા હોય તે ઘર અને પોતાના નિવાસ વચ્ચે માત્ર એક ભીંતનું આવરણ હોય તો એવા ઘરમાં રાત્રિએ રહેવું નહીં, તે સિવાય અન્ય ઘરમાં કે જ્યાં એકલી જ સ્ત્રી હોય અથવા તેની સાથે પિતા કે પુત્ર હોય એવા ઘરમાં એક ભીંતનું વ્યવધાન હોય તો રહેવામાં દોષ નથી, ઘણા પુરુષો હોય છતાં વ્યવધાન વિનાના સ્ત્રીયુક્ત ઘરમાં બ્રહ્મચારીએ શયન કરવું નહીં, જ્યાં સ્ત્રીઓનો પગફેર હોય એવા સ્થાનકે મળમૂત્ર કરવા જવું નહીં, જે સ્થળે સ્ત્રીઓની સ્નાન ઉત્સર્ગાદિ ક્રિયા થતી હોય તે સ્થળે બ્રહ્મચારીએ તે ક્રિયા કરવા ક્યારેય પણ જવું નહીં, આપતકાળ પડ્યા વિના સ્ત્રીથી ચાર હાથ નજીક ચાલવું નહીં, માર્ગ સાંકડો હોય કે જન્માષ્ટમી આદિક ઉત્સવોમાં ભીડ હોય ત્યારે માત્ર અંગસ્પર્શથી શરીરનું રક્ષણ કરવું, ત્યાં ચાર હાથ દૂરનો વિચાર કરવો નહીં, તેમજ કોઈ સ્ત્રી મૂઢ, બાળકી કે ઉન્મત્ત હોય તેના થકી અને ભિક્ષા લેવાના પ્રસંગે માત્ર પોતાના શરીરની રક્ષા કરવી, વૃદ્ધ બ્રહ્મચારીએ પણ ક્યારેય સ્ત્રી સાથે એકાંતમાં ન રહેવું અને માર્ગમાં પણ ક્યારેય સાથે ચાલવું નહીં, બ્રહ્મચારીએ ક્યારેય પણ આપતકાળ પડ્યા વિના અશ્વાદી વાહન ઉપર બેસવું નહીં, આપતકાળમાં બેસે તો પણ જે ગાડામાં સ્ત્રી બેઠી હોય તેવા વાહનમાં ન બેસે, જે બ્રાહ્મણને ઘેર પીરસનાર કે રસોઈ કરનાર સ્ત્રી હોય તે ઘેર બ્રહ્મચારીએ જમવા ન જવું, સ્ત્રીના વેશને ધરી રહેલા ભવાયા પુરુષનો પણ સ્પર્શ ન કરવો, સ્ત્રીના ગુણ અવગુણનું ક્યારેય વર્ણન ન કરવું, પોતાના નિવાસસ્થાનમાં લીપવા આદિકની પ્રવૃત્તિ નિમિત્તે પણ સ્ત્રીને પ્રવેશ આપવો નહીં. હે વર્ણી, આ ઉપરોક્ત સર્વે નિયમોમાંથી કોઈ પણ એક નિયમનો પ્રમાદથી ભંગ થાય તો પ્રાયશ્ચિત્તનો એક ઉપવાસ કરવો. અહીં સાક્ષાત સ્પર્શ કે વાર્તાલાપાદિકનો નિષેધ છે તે એકાંત સ્થળ વિના, માતા બહેન આદિક સમીપ સંબંધ વિનાની સ્ત્રી થકી અન્યત્ર જાણવો. પોતાની માતા બહેન આદિક સમીપ સંબંધવાળી સ્ત્રીઓ સાથે અવશ્યના કામકાજમાં જાહેરમાં બોલી શકે છે, પરંતુ જરૂરી કામ વિના માતાદી સંબંધીની સ્ત્રીઓની સાથે પણ વાત કરવી નહીં. ક્યારેક કોઈ કષ્ટરૂપ આપતકાળ આવી પડે ત્યારે પોતાના સમીપ સંબંધ વિનાની સ્ત્રીઓની સાથે વાત કરવી પડે કે સ્પર્શ કરવો પડે તો તે સંબંધી વિવેક સંક્ષેપથી કહીએ છીએ. અન્ન જળ કાષ્ઠ પાત્રાદિકની યાચના કરવામાં પોતાનાથી અજાણ્યા સ્થળ વિશે પૂછવાને, નારીને ઉદ્દેશીને પુરુષ પ્રત્યે બોલવું પણ સાક્ષાત સ્ત્રી સામે જોઈને બોલવું નહીં. આ પ્રમાણે અવશ્યના કામકાજ માટે બોલવાની રીત કહી હવે જ્યાં સાક્ષાત સ્ત્રી સાથે બોલવું પડે તેવો સમય આવે તે કહીએ છીએ. પોતાના બંધીવાળા નિવાસસ્થાનમાં ક્યારેક સ્ત્રી આવે અથવા પોતાને પૂછવા માટે આવે ત્યારે તેને પાછી વાળવા માટે સાક્ષાત તેમની સાથે બોલવામાં દોષ નથી. તેમજ પોતાને કે સ્ત્રીને જળ અગ્નિ શિંગડાવાળા પશુ સર્પ આદિક થકી કોઈ પણ પ્રકારનો ભય આવે તથા શસ્ત્રપાત ગૃહપાત વૃક્ષપાત કે મહારોગ આદિકનો પ્રાણવિયોગ કરાવે તેવો આપતકાળ આવે તો સ્ત્રીના સાક્ષાત સ્પર્શમાં કે બોલવામાં બ્રહ્મચારીને દોષ લાગતો નથી, પરંતુ પ્રાણ આપત્તિ વિના દોષ લાગે છે. આ લોકમાં બ્રહ્મચારીને જેવો સ્ત્રીના પ્રસંગનો સર્વથા નિષેધ કરેલો છે તેવો જ સ્ત્રૈણ પુરુષના પ્રસંગનો પણ નિષેધ જાણવો, કારણ કે તે પણ બંધન કરનારો હોવાથી ત્યાજ્ય કહેલો છે. બ્રહ્મચારીએ ક્યારેય પણ બુદ્ધિપૂર્વક વીર્યપાત ન કરવો. જો સહજ સ્વભાવે વીર્યપાત થાય તો એક ઉપવાસ કરવો, પ્રમાદવશ હસ્તમૈથુન આદિકથી વીર્યપાત કરે તો એક ચાંદ્રાયણ વ્રત કરવું, ને જો સાક્ષાત સ્ત્રીનો સંગ થાય તો નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતથી પતિત થયેલો જાણવો. એકવાર પતિત થયેલા બ્રહ્મચારીને સેંકડો પ્રાયશ્ચિત્ત કરવા છતાં ફરી નૈષ્ઠિક બ્રહ્મચારીપણું પ્રાપ્ત થતું નથી. જેવી રીતે પર પુરુષનો સંગ કરવા પછી પતિવ્રતા નારીને ફરી પતિવ્રતાપણું પ્રાપ્ત થતું નથી, તેથી પતિત થયેલો બ્રહ્મચારી ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોમાંથી અને નૈષ્ઠિક બ્રહ્મચારીઓના મંડળમાંથી ભ્રષ્ટ થાય છે. તેથી આવા પતિત બ્રહ્મચારીએ પ્રથમ પ્રાયશ્ચિત્ત કરીને ગૃહસ્થાશ્રમ સ્વીકારવો અને ગૃહસ્થાશ્રમમાં રહી સંતોની સેવા કરતા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું ભજન કરવું. જો કુળ કે દ્રવ્યાદિકના અભાવમાં સ્ત્રીની પ્રાપ્તિ ન થાય તો મુક્તિને માટે ચોથા સંન્યાસ આશ્રમનો સ્વીકાર કરી તપશ્ચર્યા કરવી. આ કળિયુગમાં સંન્યાસ આશ્રમનો નિષેધ છે, છતાં અનાશ્રમી રહેવું દોષરૂપ હોવાથી સંન્યાસ આશ્રમ ગ્રહણ કરી ભગવાનનું ભજન કરવા પૂર્વક તપશ્ચર્યા કરવી. હે વર્ણિરાજ, તેવા પુરુષે સંન્યાસાશ્રમમાં પણ ભગવાનની ભક્તિ કરવાથી તે થયેલા પાપથી મુક્ત થાય છે અને મૃત્યુ પછી ભગવાનના ધામને પામે છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં નૈષ્ઠિક બ્રહ્મચારીઓના ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ બ્રહ્મચારીએ રાખવા યોગ્ય પદાર્થોનું તથા સ્ત્રી પ્રસંગના ત્યાગનું નિરૂપણ કર્યું. એનામે 50મો અધ્યાય પૂર્ણ થયો.